અહંકાર છે ને, આત્મા ના અહંકાર બે વસ્તુ જુદી છે. અહંકાર એ રોંગ બિલીફ થી દૂર થયેલી વસ્તુ છે. પોતાના સ્વરૂપ નું ભાન નહીં હોવાથી અહંકાર ઉભો થઈ ગયો, પછી સીધી છૂટે આવે. જવાનું થયું તો કે એમ નોંધ રાખે પાછું. મહેમાન લાગે છે બે દાડા મહેમાન છે કે એટલે આ લોકો તો એના આત્મા ને જોઈ લેવા ફાયદો છે. બીજું બધું ગાઢ પણ જોવા જેવું જ નથી. ગાઢ પણ શું બોલે કેવાય નહી. આ તો આપણા મહાત્મા પ્રાર્થના કરે, બાર વાર પ્રાર્થના કરવાનો. મહા પ્રચાર કે છે, હવે ઉંમર થયેલી છે ને એટલે હવે કઈ જેવાળો નહીં કે છે એવું બોલે. તો આમ નહીં બોલે, આમ એમનો શું જોવું છે, જગત વ્યવહાર છે. સારું એવું બોલે. વાગે કેવી દે દુનિયા પાર ની વાત કરે છે. નહી, પોતે બંને ના અધિપતિ છે ને પાછા. એટલે કે તમે ભૂલો કાઢશો નહીં. મેં ભૂલ્યો કાઢી નાખી. હા, ભૂલો ના કરશે. અમે સિદ્ધાર્થ મારે જોઈ એને ચાલ્યા કરો કે ભૂલ તો મારી ભગવાને કાઢી જ નાખેલી. મારી મને કાઢી છે. રંગ જડાય પતિમાં જય. કપડા દાગ વાળા થાય બધા. હવે ગુસાડો ભેગા થયેલા કે છે, આવું કેવું કરો છો તે. એટલે આપણે જાણું કે જૈન ધર્મ ના જૈન ધર્મ માં કોઈ પણ સમાજ ભૂલ ના કાઢી શકે. સમાજ માણસ એક માણસ તરીકે ભૂલ કાઢી શકે. હા, ને એની રહેણી કરણી એવી હોય કે કોઈ ભૂલ ના કાઢી શકે. એમ નામ જૈન ધર્મ કહેવાય. આવું થાય તો મુસલમાન ભૂલ કરે કે ના કરે? બધા જ કાઢે. ચાલ મોટો જોશ થી બોલાય પલટવા ફરે છે. સાધુ સંન્યાસી બધા ધ્રવ્ય પલટવા એટલે આચાર ફેરવવા માંગે છે. શું કરે છે? આચાર ફેરવવા માંગે. એટલે આચાર કયા કયા? દેહ ના આચાર, વાય ના આચાર, મન ના આચાર ફેરવા માંગે છે. જયારે આ કવિરાજ શું કે છે કે એ નથી ફરે એવું, એમ બરકત નથી આવે એવી કે છે. ભાવ ફેરી નાખ્યા કે શું કે છે? ભાવ ફેરવો. દાદા પાસે જ્ઞાન લઈને ભાવ ફેરી નાખ, બધું આખું જગત છૂટતું. દ્રવ્ય ના પલટે આ ભૂલ્યા ઉપરી છે. બ્લન્ડર સુધરી છે, બે ઉપરી છે. આપડી જ ભૂલ્યો, બીજું કોઈ નહીં. કોઈ ઉપરી છે જ નહીં. ત્યાં કરીએ બધું ખર્ચો ખર્ચો લખ્યું. જે સત્તા પોતાના તાબામાં નથી તેને પલટાવા જાય છે. જે સત્તા નથી પોતાના હાથમાં તે પલટાવે. હા, અને સત્તામાં છે તેને ફેરવતા નથી. કવિરાજા એ ચોખ્ખું પાડ્યું કે ભવનો ભજે ઓળવો હોય તો તૂટી તૂટી જાય એવું છે. દાદાનું જ્ઞાન મળ્યા પછી પડે, નહીં તો ભાવ ફરે જ નહીં. આ જ્ઞાન મળ્યા પછી બધું ફરી જાય. આચાર વિચાર એ તો બધો દ્રવ્ય કહેવાય. શું કહેવાય? આચાર વિચાર ને ઉચ્ચાર એ દ્રવ્ય કહેવાય. દ્રવ્ય ન પલટે પણ જો ભાવ પલટે તો એનો ટાઈમ થાય એટલે વગાઈ જાય. બધું બરફને ઘેર લાવી લઈએ, કોમન બરફનો ડગરો લાવી તો પણ એનો ટાઈમ થાય એટલે ખલાસ થવાનો. ખલાસ એ બાજુ જુઓ કે ના જુઓ તોય ખલાસ થવાનું. અને હાથે હાથે કરવા માંડીએ તો રોજ રોજ આપણું જ્ઞાન મળ્યા પછી પૂછ દેવાય ને જ્ઞાન મળ્યા પૂછ દઈ દે કે છે. આચાર વિચાર ઉચ્ચાર ધ્રવ્ય પલટશે નહીં. એટલે તું બોલાય કે ગરબી બરબી માતાજી ને બોલાયું જે કહ્યું હોય એકલું આટલી ભૂલ એ સિવાય કોઈ ભૂલ દેખાય નહીં. દાદા પરિવર્તન થઈ જાય એક જ અવતાર. ખાલી જોવા ભાવા જેવા થાય કે આવી વાણી આવું વર્તન આવું મન એવા ભાવ થાય ને એ પ્રમાણે આ તો બધું એમને વગડી જવાનું. આ બરફ તો લાયા છે નવો બરફ કયો ખરીદવાનો? દાદા ને જોજો કરે નવો બરફ. એક હપ્તા નો બરફ જોઈએ, બે હપ્તા પછી છૂટી જવાનો. બરફ તો ચોખ્ખો જોઈશું. શાસ્ત્ર માટે તો ના આવડે, દાદા ને જોવાથી બધું આવડે. આવું મન, દાદા જેવું મન, દાદા જેવું વાણી, બે દાદા જેવું વર્તન. દ્રષ્ટિ ફેર રહેશે કે ભૂલી જાવ તે વખતે? રહેશે દાદા, ક્યારેક ભૂલી જવાય પણ ફરજ તરત પછી ખ્યાલ આવી જાય કે નહીં. આપણે એમ દાદા એમનામ જ્ઞાન કહેવાય. જ્ઞાન તો એમનામ કહેવાય હાજર થાય હાજર થઈ જાય છે. હે, આપણને એમ લાગે આજ મને આંખે આવું દેખાય. તમને એવું દેખાય ને? કરનાર બીજો છે ને, ભૂલી જવાતો છે. સંયમ પરિણામ એટલે યથાર્થ જાગૃતિ કહેવાય. સ્વયં પરિણામ તો વાર લાગશે. આપણે પેલો સમજી લીધું એટલે આપણે સમજણ પડે પછી સ્વયં પરિણામ ઉત્પન્ન થાય. મોટી બાબત નો તો તકડે પાછું મોટી બાબત નો વાર લાગે. મોટી એટલે ઓફિસમાં ખબર પડે. એટલે એ સંયમ થી મોટા સંયમ જીતાય પછી ધીમે ધીમે. નાના સંયમો જીતે એટલે બધી પાસે મોટા, એમાંથી પાસે મોટા, એમ કરતા કરતા પછી જીતે. હા, એટલું આપડે બધા કરતા માય જેટલું કહેવામાં આવે છે. બધું પરભારી વસ્તુ ને માય ક્યાં થયા છે? હા, એ હા એ પોતે જ છે મારું. માય કે છે બધું પરભારી છે. વ્યવહાર બોલવું પડે કે મારો ઉપર છે, મારું આ છે. વ્યવહાર બોલવું પડે, માય બોલવું પડે. પણ પોતાનું કરિયર એ તેને કશું અડે નહીં. બોલવા માંગતો નથી, અહીં પોતાનું નક્કી કરી દઈએ તો વાંધો. વ્યવહારથી તો બોલવું પડે ને. પોલીસ વાર કે ઘર કોનો હતા? કે અમારું ઘર છે. આપણે તો માહિતી અમારું ના હોય બહારથી. યુઝ ખબર પડે ને કામ બોલી ગયા. સાધુ આચાર્ય એ લીધી જાય હાજર થાય તો ચોક થતા પેલો હાજર થઈ જાય. ચોક થવાનો થાય તો પેલો હાજર થઈ જાય. એનું નામ જ્ઞાન. જે હાજર થાય એ જ્ઞાન, બીજું બધું અજ્ઞાન. શું કહ્યું? ભેગા થયા તેમ પાંચ મણ હારા લાગે, બીજા પંચાવન માં દોષ દેખાય. બધા પંચાવન માં દોષ દેખાય એવું હતું ને? હા, દોષ દેખાતા નથી ને. દોષ દેખાતો જેટલું બંધ થઈ ગયું જગત નિર્દોષ જ છે. કાયમ માટે આપે નિર્દોષ છે, વાઘે નિર્દોષ છે. સાપ ને વાઘ બધા નિર્દોષ છે. આ ઇન્દિરા નિર્દોષ છે, મોરારજી નિર્દોષ છે, જસલોક વાળા નિર્દોષ છે. બધા નિર્દોષ છે. પણ જો કદી આ દોષ દેખાય છે, જે દેખાય છે સંસાર નું અધિકરણ ક્રિયા. દોષ દેખાતા બંધ થઈ જાય નહી તો જગત આખું બધા પારકા ના દોષ જ જોઈએ. આપડે વાકા ના થઈએ તો શુદ્ધ જ કરી આપે. અને સમાધિ નિરંતર રાખે એવું જ્ઞાન. તારે દોષ બહુ દેખાય લોકોના? લોકોના દોષ બહુ દેખાય. દેખાય તોય દોષ ના દેખાય એવું સંકેત હોય છે. કેવું હોય છે? પોતાનો દોષ ના દેખાય. પોતાનો દોષ દેખાય તો સંકેત કહેવાય. છે ભાઈ, પણ લોકો રહે કે અહીંયા આગળ મફતમાં મફતમાં બેલાડીએ છીએ, મફતમાં નહીં ઉડતા. આપણે કંઈ આવજો ચા પીએ તો તે મોરા કરીએ સાહેબ, નથી આવતા જીવન અજાય બી છે ને. એક દેવ ને મેં પૂછ્યું કેમ આમ થાય છે, કે પાંચમો આરો એટલે શુક્રવારી બજાર જેવો આરો છે, કે છે શું કે છે શુક્રવારી બજાર જેમ શુક્રવારી બજાર માં કોઈ આ લેવા પડતો હોય, કોઈ આ લેવા પડતો હોય, પણ તન્મયાકાર લેવામાં તન્મયાકાર. તો આપણે કઈ ડુંગડુંગી વગાડીએ હરો મોક્ષ માં, હરો મોક્ષ નું કોઈ બાપો સાંભળે નહીં. એક દેવ ને પૂછ્યું કેમ આમ આ, કે શુક્રવારી જેમ શુક્રવારી સાંભળી તમે ગુજરી કે છે ને, જેમ બધા જેટલા હોય ને અમારી અથડાય કરે કોટાય કરે, પણ એના એના તારમાં જ હોય, એવામાં દ્રષ્ટિ એની પડે દેવાનું, એમાં એમાં જોડે કરે છે જે ખોરવા નીકળ્યો હોય છે ને. તમને જે શુક્રવારી જોયો મેળા શુક્રવારી છે ને, હે મેળા થાય, હા એ ભાઈ શુક્રવારી શુક્રવારી એના જેવો પાંચમો આરો છે કે વાત હતી. દાદા કિંમત સમજાય તો જિજ્ઞાસા થાય ને, આવું કિંમત તો તાર સમજાય એવી છે, બધી રોકડું છે ને, હા પણ બીજાને ખબર પડે એવી છે, પણ ભાન જ નથી, ભાન નથી એ કિંમત નથી ને. બીજા કોઈ ચી નો દોષ ના દેખાય, ગાળો ભરતો હોય મોડા મોડી ગાળો ભરતો હોય, પણ દોષ ના દેખાય એટલે નમસ્કાર હોય એવી. આથી વધારે મોટું સર્વે રીતિ પદ હોતું નથી. તાર મકાન વાળો ગાળો દેતો હતો, જરા કાચું રહ્યું હોય એટલે દેશ માં કચાર થાય. કોઈનો દોષ દેખાય નહીં તો જાણવું કે સર્વવિધિ પદ છે, સંસારમાં બેઠો એવું આ આક્રમ વિજ્ઞાન નું સર્વવિધિ પદ ભૂલી જશું. સંસારમાં બેઠો ધૂકેલ ઉકેલ તેલ બેલ ઓઇલ બેલ નાખતો, પરમાં પૂંગળો ગાલીને ફરતો હોય, પણ કોઈનો દોષ ના દેખાતો. કોઈનો કિંચિત માત્ર ન દોષ દેખાવો, ત્યાંથી સર્વવિધિ પદ છે એવું માનીને ચાલજો. શું કહ્યું, ભલે પછી કોનો અત્તના પૂમડા હોય, અત્તના પૂમડા માથે કણમાં નાખ્યો છે એને મને વધો નથી, પણ કોઈ જીવનો હાફ હાફ હાફ કહીડે તો હાફનો દોષ ન દેખાય, એવું આ વિજ્ઞાન છે આપણું. કોઈનો દોષ ના દેખાય એ થઈ ગયું. એટલે પછી એ પદમાં અક્રમના એ પદમાં પછી તો પ્રતિક્રમણ જેવું કશું જ ના રહે ને દાદા, કશું પછી રહેતું જ નથી ને. પણ એવું કે દોષ ના દેખાય એવું માની લે ના લેવું, કારણ કે મોટી બાબત આવશે ઝીકડી બાબત આવશે ત્યારે ખબર પડશે, એવું માની ના લે છે. એના કરતા પ્રતિક્રમણ કરજો ને, તમે શું ખોટ જો એની એ પાછું નવું કઈ ફરી કરતા કઈ ઊંધું પદ ચાલી જાય. અને અજ્ઞાને કરીને માટે જેવો દેખાય છે તેવું છે, એટલે આખું જગત ઇનોસન્ટ દેખાયું, એટલે સર્વવૃત્તિ પર તમારા હાથમાં આવી ગયું. આ અક્રમ વિજ્ઞાન ની વૃત્તિ કોને કહેવાય છે, સર્વવૃત્તિ પર કે દોષ નિર્દોષ દેખાયું જગત. ગારો મળનારો નિર્દોષ દેખાય, નુકસાન કરનારો નિર્દોષ દેખાય, એટલે આપણું જ્ઞાન હાજર થાય કે નુકસાન કોને કર્યું ત્યારે વ્યવસ્થિત કર્યું, વ્યવસ્થિત કેમ કર્યું ત્યારે ભાઈ વ્યવસ્થિત મારું વ્યવસ્થિત એટલે પછી મારો જે હિસાબ હતો ચૂક્યો, પેલો તો નિમિત્ત છે. અજ્ઞાનતા એ જ અધર્મ લાગે છે. અજ્ઞાનતા એ જ અધર્મ છે. અજ્ઞાનતા એ જ અધર્મ છે. અજ્ઞાનતા એ જ અધર્મ છે. પણ હવે અજ્ઞાનતાનું જ્ઞાન એકદમ થાય કેવી રીતે? ક્રમિક માર્ગે તો એ છેલ્લું અવતાર આવે ત્યાં સુધી જ્ઞાન ના કહેવાય. 50% થઈ જાય ત્યાર પછી જ્ઞાન કહેવાય છે. જ્ઞાની કોઈ છે પોતાના હાથમાં દોરી કાબુમાં આવે ત્યાંથી જ્ઞાન કહેવાય છે. પછી રસ ઉત્પન્ન થાય પાછો દાદા. કેવળ મને શુભા સિવાય કોઈ વસ્તુ ઉત્પન્ન નથી થતી. મને કોઈ શુભાવ સિવાય બીજું કોઈ માં લક્ષ નથી પ્રાપ્તું. અને મને હું મારી જિંદગી નું ચેન્જ થતું જોઉં છું. હું શું કહું હવે? કઈ વસ્તુ જ નથી સમજાતી કે મારે કે વ્યવહારમાં કોઈને બાધક રૂપ ના થઈએ પડીએ એટલો વ્યવહાર હાથે જ દેખાય. શું કહે છે? પણ દાદા કહું છું કે એ શું સંસારનો વ્યવહાર છે એ બી મારું. કોક કે છે ઉભા રહેવાનું, શૂન્યવત લાગે તો શું થાય? પણ કોક ઉભા રહેવાનું કે છે ત્યારે જય સચ્ચિદાનંદ દાદા ભગવાન આ સિવાય બી કોઈ લક્ષ્ય નથી બેસ. હા બરોબર, એવું વાંધો નથી. પછી સચ્ચિદાનંદ કોણ? તમે કહો છો વાંધો નથી, પણ મારો વાંધો મોટો પડ્યો હોય ને કે મારે આ લક્ષ્યમાં ક્યાં સુધી ખેંચાય કરું. બે સિંપત થઈ છે, ઉદાસીન પદ થઈ છે. વિતરાગતા તથા પેલા ઉદાસીન પદ આવે છે. આવું અમારે વ્યવહાર રહે. હું એ વાતો કરું તેની પર, આ વાતો કરે પટેલ તેની પર હું પાછું જ્ઞાતા દસતા રહું. ઉદાસીન શ્રેણી કઈ ખાસ બહુ જરૂર નથી. એ તો પોતાના મહી પ્રકૃતિ ના આધાર રહે. અને અમને બહુ ઝડપી થયું છે એ ભૂમિકા હોય નઈ, એટલે બહુ નજીક ને કામ કરી નાખે એટલું હોય. પણ એ અસરમાં શરૂઆતમાં બધું આવું થાય ને, કારણ કે એકદમ પરિવર્તન થયું કે જીવ બળે છે. અંતરદાય તો થાય ને, અંતરદાય તો ફરી ઉભું જ ના થાય. અંતરદાય તો ફરી આ અંતરદાય તો બંધ જ થઈ જાય. અંતરદાય જ્યાં સ્વરૂપ સ્થિતિ થઈ ત્યાં અંતરદાય બંધ થઈ જાય. અંતરદાય શરૂ થાય નહીં. હવે બીજા એક પ્રકારનો અંતરદાસ હોય છે કે જે જોડેના ઘરમાં બળે છે તેનું માથે રહી જાય તો બને તો એ પાછો પેલો અજીવ અહંકાર નો બળતો હોય છે. જરા એને માથે લઈએ તો માથે આવે. એ આપણે જોયા જ કરવાનું કે બહારની ઘમસાણ ચાલી રહી છે. શું થયું? ઘમસાણ ચાલી રહી છે એ જોયા કરવાનું. હવે અંતરદાહ ના થાય. અંતરદાહ તો સ્વરૂપ સ્થિતિ થયા પછી અંતરદાહ ના હોય. શું નહીં તો આખું જગત ને સ્વરૂપ સ્થિતિ થયા પેલા અંતરદાહ હોય જ. હવે જે અંતરદાહ દેખાય તે તો ભાઈ એક બે મહાત્માઓને એવું બધું બનેલું કે પછી મેં ફોડ પાડેલો કે બહારના ભાગમાં આઉટર ફેસમાં અને અંતરદાહ ત્યાર પછી એ જીવને હોય જ નહીં. અંતરદાહ કેવા પ્રકારનું એ તમે ખબર છો? કોઈ ગાર પડે તે મન ભૂમા ભૂમ કરી મળે તો આપણે કહે કે ભાઈ જો ગાર ભાડી તે વ્યવસ્થિત છે. એને એ નિમિત્ત છે વ્યવસ્થિત માળી. વ્યવસ્થિત એટલે મારું વ્યવસ્થિત. તીકડે પછી એ જ્ઞાન થયું એટલે મન શાંત થઈ જાય. શું થયું? જ્ઞાને બાંધ્યું મન રહે. તેનાથી બીજા કોઈ વસ્તુ એવી નથી જેનાથી મન બંધાય. દાદા આવી શાંતિ મેં આટલા ભ્રમણ નથી એનું દર્શન થતી હતી બેસે અને પછી અનુભવથી જ્ઞાન થાય. એટલે અમારું અનુભવથી અનુભવ જ્ઞાન છે. અમારું કેવું છે થતો હતો પછી ઊંધું બન્યું કે તરત એનું અનુભવ જ્ઞાન અમારું તરત કયા હતા કે આમ બન્યું. અને તમને અનુભવ જ્ઞાન છે પણ તમારા તમારા ગજા પ્રમાણે તમારે હજુ આ જન્મ થયો ત્યાંથી ઉંમર કેટલી એટલી જોઈ લેવી આપણે. શું આ જ્ઞાન નો દિવસ એ જન્મ દિવસ છે. તમારું સારું છે ને બરોબર અથડાય તો શું થાય એવું તે બધું વિચારમાં પડે તો શું થાય. એક મિનિટ એક સેકન્ડ ધરવાનો વિચાર નહીં જોયા જ કરે બસ આગળ આગળ જોવાનું છે એની ફરજ. નિર્વિચાર ભૂમિકા ડ્રાઈવરોની ભૂમિકા શું કે નિર્વિચાર ભૂમિકા. તેથી આ મોટા મોટા સ્ટેચ્યુઓ મિલ માલિક ને બધા ડ્રાઈવર ને પાછળ બેસે છે ને એક ઘન ચક્કર આગળ બેસે છે. અરે હું આ શું છે મારો શોખ છે હું વનો તો શોખ હતો છે ગાડું વાંકવાનો ના પણ એનું પેલું નિર્વિચાર ભૂમિકા રહે ને એટલો શાંતિ રહે આનંદ રે એટલા સારું આપે નિર્વિચાર ભૂમિકા જોયા જ કરે બધા જોયા જ કરે એવી રીતે જગત માં રહેવાનું છે. શું રહેવાનું આ તો 70 વર્ષ પછી છોડી પણ આ થોડી મોટી થઈ રહી છે એના માટે આ છોકરા હવે મળતા નથી. હું આજે 70 વર્ષ પછી પહેરાવે પણ વ્યવસ્થિત ના અધિકારી વાત લક્ષ્મણ બહુ પૂછ્યું ભાઈ આચાર્ય મહારાજ કે ભગવાન તમે શું જોયા કરો છો બધું કારણ કે હું તો ભૂતગલ ના જ જોયા કરું છું. શું કે છે ભૂતગલ આ બીજું બધું આઠો જ દેખાય છે એ કઈ જોયા કર્યું ના કહેવાય. તો મેં તો તમને રસ્તો દેખાડ્યો છે જોવાનો કારણ કે ભૂતગલ જોવાનું તમને હજુ આવે નહીં બરોબર. એટલે મેં શું કહ્યું છે રિલેટિવ ને રિયલ જુઓ બહાર દરેક રિલેટિવ દેખાય તેની રિયલ જુઓ. તો એવું તમે 3 કલાક જોતા જોતા જાઓ ને તો એવી સમાધિ એવી સુંદર રહે. 3 કલાક ને 1 કલાક જ જુઓ ને પુણ્યા સાવક જઈશ તમારે દેખે. શું થાય પુણ્યા સાવક જઈ તમે 1.5 કલાક કરેલું કદાડો કરી છે પણ રહેતું નથી દાદા. કેમ પ્રયત્ન તો કરી છે હા પછી પણ ભૂલી જવાય છે. ભૂલી જવાય છે એટલે હજી એમ દ્રષ્ટિ પાછી બદલાઈ જાય પણ આ આ જુઓ ને શું રિલેટિવ ને રિયલ જુઓ. ગાય ઘોડો ગધેડો ગાપ ઝાડ ભાન બધે જુઓ જો કર્યા કરે. હું તો દાદા ગાડીમાં મારી જોર થી બોલાઈ જવા છે બાજુ જોતા હતા એ શેરી જોતા હશે જોતા હતા અંદર ની બધી હલન ચલન બધી ક્રિયા અંદર સ્પંદન માત્ર થી જાણકાર હોય. દાદા પણ એવી દશા પ્રાપ્ત દેશા તો ઠીક છે પણ કેવી દેશા થાય છે કે દહીં ને વળવ્યો છે તારે કેટલું જીજેણી જરૂર પડે એવી દેશા થઈ જાય છે. અમે નિરંતર 5 વાક્ય મંદરી અને અમે જેમાં રહીએ છીએ તમને દશા આપી. પણ દાદા મારો બોસ બી એમ જ કે છે કે તમને થઈ ગયું શું છે. દાદા કે હું કેમ બોલાય છું કે તમને વકીલ શું કર્યો કે છે આ તો મારી આપણે બગાડો છો. એવું જ બને છે દાદા ઓફિસ માં એ જ ખતરા છે કે મારા સ્ટેટ મારી પાસે આવીને 10 મિનિટ ઉભા રહે ત્યારે હું એને જવાબ દઉં 10 મિનિટ ઉભો છું. આ વકીલ હું એને કહું છું 15 મિનિટ બી ઉભું રહેવું પડશે. આજે હું વકીલ થયો પછી હું હારું થયો તો પછી મારી કિંમત જ શું રહે કે છે. અને આ તો વકીલ એટલે તમારે વકીલાત કરતા પહેલા સમજવું જોઈએ કે અહીંયા આગળ તો હું જે અમે જે બોલાવીએ એવું બોલવાનું. કારણ કે એવું મગત મગત મને ખબર નહીં તમે બોલાવો એટલું એટલે હું પોપટ જેવો ને તક આ પોપટ જેવા કારણ કે પહોંચો વાંધો નથી તમે જેવું બોલાવડાવે એ બધું બોલી જો હું પોપટ છું તો તમે જેવું બોલાવડાવે એવું બોલો એનું બોલાયેલું બોલવાનું આપણે શું જાય એનું લખ્યું મારે લખવામાં મને શું વાંધો એ જ ભાવથી તું તમારું લખેલું મારે લખવામાં વાંધો નથી. મારું જ્ઞાન હાજર થઈને તરત જ થાય અરે મેં કહ્યું પોપટ જેવું હોય તમને વાંધો નથી તો એટલે પછી એનું બોલાયેલું બોલે ફરી પાછું એને કઈક ઊભું થાય એવું શા માટે? આપણે આપણું જ્ઞાન એવું નથી કે કોઈ કઈ ડિફેક્ટિવ હોય. શું કહ્યું? આપણું જ્ઞાન જ ડિફેક્ટિવ નથી. શું બધી રીતે સરળ છે. શું છે કોઈ જગ્યાએ ડિફેક્ટિવ લાગ્યો તમને? લાગ્યું છે નહીં? આપણું જ્ઞાન જ સરળ છે. આ વાંધો નહીં, તે વાંધો નહીં, ફલાણા વાંધો નહીં, કોઈ વાંધો નહીં. એવું સરળ જ્ઞાન છે. અને વિજ્ઞાન છે, વિજ્ઞાન એટલે બોલતું ત્યારે હાજર થાય. અર્થ અને શોખ કે હાજર થાય તો જ એક વિજ્ઞાન કહેવાય, નહીં તો વિજ્ઞાન કહેવાય જ નહીં. જય સચિદાનંદ. વાઈફે મારી છે, છોકરા મારા છે, અને વિતરાગો ના જે ફોલોઅર્સ હતા એ બધા સમજી ગયા કે આપણું ના યાર. એટલે વિતરાગો ના ફોલોઅર્સ બે ભાઈઓ હોય ને, કઈ આલે લે નહી. શું કહ્યું? પ્રેમ જ નહીં ને, બધું બધી બનાવે છે. આલે લે નહીં. પેલો હારે પેલો તો પેલા બે ભાઈઓ તો મારો જ ભાઈ થઈ ગયા છે, એક માણસ ગણે લાગે છે. એવું થવું બોલે એ બધું આલે લે. તે વખતે મહત્વ આપીએ દે, પછી મહત્વ લઈએ લે. દાદા આપણે તો થોડાક થઈ ગયા છીએ ને, અમે લોકો થોડાક તો પંત પરમેશ્વર નું ઓમકાર બિંદુ સંયુક્તમ એટલે પંત પરમેશ્વર નું ધ્યાન કરે, અને બિંદુ સંયુક્તમ એટલે પોતાના શુદ્ધાત્મા ધ્યાન સાથે. શું કે છે? બિંદુ સંયુક્ત પોતાના બિંદુ એ શુદ્ધાત્મા ધ્યાન છે. ઓમકાર બિંદુ સંયુક્તમ કેવું? શુદ્ધાત્મા નું લક્ષ્ય સાથે. જો આ ઓમકાર નું એ કરાવો, ઓમકાર એ પંત પરમેશ્વર કહેવાય. પંચ પરમેશ્વર ટૂંકું છે ઓમકાર. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષમ બધું બધું મળી જાય. આ બિંદુ સંયુક્તમ ધ્યાન છે. આ જેવું તેવું નથી, આ તો ગજર નું જ્ઞાન છે. આજે તો દાદા કેવળ એક જ વસ્તુ ઉપર લક્ષ્ય રહ્યું છે. મેં આજે ગૌ ખૂબ વિચાર કર્યો છે, ઘણો ઊંડો ગયો છું. કે પુસ્તકમાં જે વાંચ્યું પાછા સરળ છે, વાક્ય સરળ છે, તજવામાં પણ સરળ છે. મેં ખૂબ ધ્યાનથી એકાગ્રથી જે વિચાર્યું છે, જ્ઞાનીઓની વાણી અને જ્ઞાન જે નીચોની પાછળમાં લાવે છે, કે અવસ્થા માત્ર કુદરતી રચના છે, એનો કોઈ બાપુ રચના જાણે નયમાં ઉદાસીન વર્તે છે. શું કહે છે? નયમાં ઉદાસીન વર્તે છે. કે આ નિશ્ચય નહીં, વ્યવહાર નહીં. એમને એમાં જે વાણી બોલે છે એમ નિશ્ચય વ્યવહારમાં પરિણામ પામે. એક્ઝેક્ટ આમ ગોઠ ગોઠ ના કરવું પડે કે આ નિશ્ચય આવી વાર વ્યવહાર આવી જરૂરી. દાદા મારી સાથે જેન્ટલમેન આવ્યા છે, આઈઓપીમાં કામ કરે છે. આપણે હું બધા કરું છું દાદા, ત્યાં બેંક માં કામ કરે છે. તો સારી એવી પોસ્ટ ઉપર તમે દર્શન કરવા ચાલો દાદા. શું કામ કરે ખબર નહીં, સારી પોસ્ટ ઉપર છે એટલી મને ખબર. તમે દાદા ની વાત કરેલી હોય તમે કદું ચાલો દર્શન કુટપુટ ની કહેવા તો પૂછીએ પૂછવા રહો. આવો ફરી આવશે નહીં મળે. બધી વાત પૂછવાની કોઈ જવાબ આપવાનો અવરોધ નથી. બધા ખુલાસા થાય આવડતું નથી. હું આમ પૂછું કે તેમ છે કેમ નિર્બંધ કટકટ કરી દીધી. પછી હું આવ્યો મેં પૂછો પૂછે કશો ના અહીંથી વાણી જ નીકળતી નથી ને કે છે એટલે સમજી ગયો. તમે મારું નામ લઈને કાઢો કહ્યું દાદા કે મારી જીવત સિવાય ગીત છે. હે મારી જીવત સિવાય ગીત છે. અગર તમને અહંકાર કરે તો કેમ બને દાદા? એવું કેમ બને જીભ થી હોય જાય અહંકાર કરે? અહંકાર કરવાનો ના હોય. જીભ તો સિવાય જશે કઈ નવી જાતનું ત્યાં અહંકાર કરવાનો. જેની પણ અહંકાર નથી ત્યાં અહંકાર કરીએ કેવું થાય છે? પણ અમે તો નીકળીએ હું તો નીકળું આનંદ અંદર થઈ જાય છે. મને કોઈ પૂછે કે હું દાદા પાસે છું પણ કોણ છે? હું તો મારા બાપા ના બાપા એક પાંચ મળી ગયા છે. મને એમ જ કહું છું તમારી વાતો ના તમારી વાતો ના તમારો તો પ્રેમ મળે ને. જો આ પ્રેમ હોય તો આગળ દાદા ની વાત કરે ને તેને વાતો ના. જેને પોતે આમ હમો થવાની ભાવના થઈ કે અહંકાર એનો જુદો ઉભો થયો. આમ પૂછ્યું તેમ પૂછ્યું મારે તો કે અહંકાર જુદો ઉભો થયો. અમારે પણ અહંકાર હોય અને એ અહંકાર એ વન સાઈડ અહંકાર કહેવાય. એ અહંકાર નીકળે અથોડી પોતે નાખે ને વાગે પોતાને. પણ આમાં જ્ઞાને દાદા અમને સ્પર્શ કરે નહીં. બીજો અહંકારી હોય તો જ થોડી સ્પર્શ કરે. નહીં તો અમને સ્પર્શ કરે નહીં એટલે પાટી જાય. અમે જે સ્વીકારીએ નહીં અમારું હોય તો સ્વીકારીએ નહીં. અમે સ્વીકારીએ નહીં એટલે રિટર્ન વિથ થેન્ક્સ ટુ યુ ડિસ્ચાર્જ કરનાર કહેવાય છે. ડિસ્ચાર્જ એવું કહે છે ને હા તે ડિસ્ચાર્જ પાસે જાય. એટલે પોતાની અથોડી ફેંકેલી પોતાને વાત મળે. દાદા અમારા વ્યવહાર માં બી એવી થાય સામે કોઈ આપણા ઝઘડો કરતો આવે આપણે એવું સ્વીકારીએ નહીં. ના સ્વીકારીએ નહીં. સ્વીકારો ને એડજસ્ટ થયા સ્વીકારો ને એને પછી તમારા માં તે વખતે મનમાં ક્રોધ કે રાગ દ્વેષ ના હોય તો સુધાર્થમાં મળ્યો હા તો આપણને વાગે નહીં ને. અમારે વાગે આપણને વાગે નહીં ત્યારે ના નહીં અમારે વાગે પાછું. દાદા અમારે તો કરેક્ટ 8-15 દિવસે એવો આવી જાય છે. પરીક્ષા થાય છે ત્યારે વરસાદ બહુ વરસે ત્યારે તો શુકરજી કહેતા હતા કાલે આજ નથી આવ્યા. જય સત્યનારાયણ. આવો વૈદરાજ વૈદ બધું ઘણા દાડે આવો. તાપ કે આપણું જેટલું ખરાબ વિચારો હોય ને એટલો તાપ લાગે એ તાપ કહેવાય છે. તેથી તેથી લખ્યું છે ને કે સૂર્યના જેવો પ્રતાપ ચંદ્ર જેવી સૌમ્યતા પેલા નો તાપ લાગે શું થાય આખી મૂર્તિ માં નાક નું બહુ મોટું સ્થાન છે. પરમાણુ સુવાળા હોય એટલે વણિક ને છે તે આવી કાપી ના છે. ના સાહેબ તમે ગમે એમ કરો શીશું ઉંગાડો ગમે તે કરો તો મારા થી એ નહીં જોવાય છે. એટલે પણ જ્ઞાની પુરુષની આજ્ઞાથી અને જ્ઞાની પુરુષની આજ્ઞામાં જે રહે ને તેનામાં ક્ષત્રિયપણું પહેંચી જાય. શું કહે ક્ષત્રિયપણું? જો ક્ષત્રિયપણું ક્ષત્રિયપણું જ્ઞાની પુરુષે ક્ષત્રિય હોવા જોઈએ. શું કહ્યું? હા નિરંતર જ્ઞાની પુરુષ અને તીર્થંકર ક્ષત્રિય હોવા જે બીજા બધા નેચર ચાલી શકે. બીજું એક મોટું આ થયું મારો જે છોકરો શિવરામ હતો ને તીર્થંકર ગોત્ર ને માટે અધિકાર ના, તીર્થંકર ગોત્ર ને માટે અધિકાર વૈશ્ય માં નથી. શું કહે એટલે વાણિક કોમ માં કે જેનું આ વિચાર જ આવે આમ થશે તેમ થશે ભ્રમ થશે આમ થશે તેમ થશે. તમે સમજે ને? હવે અત્યારે આ કાળમાં કોઈ વણિક નીકળી જાય એવું કહેવાય નહીં. આ કાળમાં તો અત્યારે તો અત્યારે તો ક્ષત્રિય વણિક ના તો જન્મ લે, વણિક ક્ષત્રિય જન્મ. અત્યારે બધું ભેર છે થઈ ગયું છે આપણે, કારણ કે ઋણા પણ જુદા જુદા છે, ભેગા થઈ ગયા છે બધા. પણ આ કામ બહુ સારું કર્યું છે. આ જ આવા જો તપ કરવામાં આવે ને ભૂખ લાગી હોય તો વેદના સહન ના થાય, ખરું ખરું. અને તાપ લાગતો હોય તો અડે દિવસ બેસીએ, ચડે ઠંડક લાગે ને ના લાગે. રાહત પડતો હોય તો આપણે નીચે ભરીએ તારક ના થાય. આ તો લોકોને લોકો બધા પડી રહેવા તેવા નથી. પણ આબરૂ એટલે મસ્ત, એમાં આબરૂ લોક ના આબરૂદાર લોક અને તેમની આબરૂ હતી છે. અને આબરૂદાર હોય તો કપડા પહેરે શું કરે બધા? અને તે પાછું ફાટ્યું હોય તો હા જવા જ કરે હું. એટલે હું ફાટેલું હોય તો શું કરે? એક ના આબરૂ ગાડી થઈ જાય. જ્ઞાનીઓને તો કપડાની જરૂર નથી ને કેસાની જરૂર નથી, પણ આ લોકને દુઃખ ના થાય એટલા માટે કપડા બપડા બધું ત્યારે શું કહ્યું એને એ દેહ છે એવું પોતાને ભાન જ નથી રહેતું. શું કહ્યું? અને એવી દશા તમારે કરવાની છે ને એવું થાય એવું છે અત્યારે. આ આક્રમ વિજ્ઞાન થી બધું થાય એવું છે, સરળ છે. પછી દહી વડું લઈ લીધું છે, બહુ સરળ કરી દીધું. કોઈ જાતનો વાંધો કર્યો છે? વાંધો કેમ આમ બેઠા છે, કેમ આમ બેઠા છે? કશું વાંધો વચકો ખાવા પીએમ કશું વાંધો નાખ્યો છે? કોઈ ચેક છે? કેવું અક્રમ વિજ્ઞાન છે? વાંધો નથી. કેટલા વાંધા વચકા ફળો નાખે? હા ફળો નાખે. જો અઢાર મારે ગયા એને મારે લેવા દે. શું ખાનાર જુદો વસ્તુ જુદી? એ તો ભગવાને કાયદા જાણવા માટે સાયન્ટિફિક સાયન્સ બતાવ્યું છે કે આ વસ્તુ તમને સંસારમાં જો રહેવું હોય અને સંસારમાં જો તમારે પોતાની ઉગ્રતા બહુ ના ગમતી ક્રોધ તો આ અમુક વસ્તુઓ ડુંગળી છે લસણ છે એવી જે ઇમોશનલ વસ્તુઓ ના ખાવ કે છે. જો અને સંસારમાં તો રહેવું છે એટલે તમને જો બધી અજાગૃતિ રહેતું હોય તો આ ચક્કરિયાન છે કે અનુકૂળ ના ખાવ કે એ તો એમને ભગવાને આપ્યું રસ્તો બતાડ્યો છે. બધા ભગવાને એવું કહ્યું નથી કે આ બધું લોકોને ચાલવાનું છે. શું કહ્યું? વસ્તુ ખોટી છે તો આપણે જાણવી જ જોઈએ. ખોટી વસ્તુ છે તો જાણવી જોઈએ. ભગવાને કહ્યું છે કે આ હિતકારી નથી વસ્તુ. બીજું મળતું હોય તો પછી પેટ ભરવાને કઈ કારણ નથી બીજા એનાથી બટાકાથી. શું કહ્યું? શોખ ના હોવો જોઈએ, કાનમોળના શોખ વખતે કારણસર ખાવું પડે એવા કીધું છે. શોખ વખ ના હોવો જોઈએ. નહીં પરમાણુ ગયેલા અસર થયા કે દેહનું બોડી જ પરમાણુ બની જાય. એટલે ભગવાને કહ્યું પરમાણુ ની બંધેલામાં એ રહેજો. અને અહિંસા તો ભગવાને કઈ કઈ છે? અહિંસા તો ભાવ અહિંસા કઈ છે? શું કહ્યું? ભાવ. આ લોકો લઈ ગયા દ્રવ્યમાં ને ભાવ રહી ગયો આખો, ભાવ આખો રહી ગયો. પોતાની શિષ્યાને આખી રાત નહીં ઊંઘ ના આવે એવું કરી આલે ગુરુણી. આખી રાત બચાવી ઊંઘ ના આવે ને પછી કહે છે અહિંસા પડે. અહિંસા કોને કહેવાય? બાપ કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય, સમજ પડી નહીં. અને બીજાનો દુઃખ હોય તું લઈ લઈને પડે, બીજાને સુખી કરજે. શું કહ્યું? એનો અહિંસા. આ આખી રાત બિચારી ઊંઘ ના આવે, નથી ધણી નથી હાહુ નથી હરો એ જે ગણો એ ગોરાણી. શું કહ્યું? અને ગોરાણી હોમી થાય બિચારી શું થાય? ઝેર પીવાનું મન થાય. હિંસા અહિંસા કોને કહી છે? ભાવ અહિંસા. ભગવાને દ્રવ્ય હિંસાનું આવું નથી કહ્યું. તો પણ દ્રવ્ય હિંસા હતા સમજણ પાડી છે. અને જોડે જોડે ભગવાને કહ્યું છે કોઈ દ્રવ્ય હિંસા કોઈના હાથમાં નથી એમ કહ્યું છે, ઠીક છે એવું કહ્યું છે કહ્યું, અને તે હાથમાં લેવા ફરક અને ભાવ રહી ગયો, ભાવ રખડી મળે, ભાવ રખડી ના મળે ને વાંધો ને. તેથી મેં તમને કહ્યું છે ને ભાઈ પાંચ વખત હવાના પર બોલજો કે આ જગતમાં કોઈ પણ જીવને ચિંતિત માત્ર મારાથી દુઃખ ન હો, મન વચન કયાથી શું આટલું કહી નીકળજો પાંચ વખત, પછી બધી જોખમદારી મારા માથે શું. ભગવાન આવું ગૂંચરે એવા નતા, ગૂંચવણી ને કાઢને કાઢે એવા હતા, કેવું કાઢે એવા. અને ભગવાન ના શિષ્ય કેવા હોય, એ ગુજરે હોય ના, એ ગુંચવણી કાઢે એવા હોય, તાકે આ કોણ એમના શિષ્ય નો હોય તકે એ કે એમને પૂછો તા ખબર પડે બા, એમના શિષ્ય ગુંચવણી કાઢી આવે, એમના શિષ્ય કહેવાય, પડેલી ગુંચ કાઢી આપે એનું નામ શિષ્ય કહેવાય. પણ ગુજરે એમનામ શિષ્ય કહેવાય, તમને કેમ લાગે? ભગવાન બહુ ડાયા હતા, ભગવાન ને કોઈ કહે અરે સાહેબ ડુંગળી ખાઈને આવ્યો છું, બોલાવો છું જા તારે માફ છોડા.